શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 29મો. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, શ્રી દ્વારિકાધીશ ભગવાનના દર્શન કરવાની અત્યંત ઉત્કંઠાવાળા એથી માર્ગમાં ઉતાવળી ગતિએ ચાલેલા તે નંદરામાદી યાત્રિકો મહાવદ પડવાને દિવસે ગોમતી તીર્થમાં પહોંચ્યા. ત્યાંના નિવાસી અને ધનલોલુપ ગુગળી નામના બ્રાહ્મણોએ ધન લીધા વિના ગોમતીમાં સ્નાન કરવા દીધું નહીં. સ્નાન કરવા જતા હતા ત્યારે રોક્યા. ત્યારે ગૃહસ્થાશ્રમી નંદરામાદિકે ગુગળી બ્રાહ્મણોને માગ્યા પ્રમાણેનું ધન આપી આદરપૂર્વક ગોમતીમાં સ્નાન કરી લીધું. દ્રવ્યનો સંગ્રહ નહીં કરતા નિષ્કિંચન સાધુઓને તીર્થમાં સ્નાનાદિકનો કોઈ પ્રતિબંધ હોતો નથી એમ વિચારીને સચ્ચિદાનંદ સ્વામીને પૂછ્યા વિના જ સ્નાન કરી લીધું. સચ્ચિદાનંદ સ્વામી ગોમતી તીર્થમાં આવ્યા ને શ્રીકૃષ્ણ ભગવાનની ક્રીડાનું સ્થાન ગોમતીના દર્શન કરતાની સાથે શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિનું સ્મરણ થયું કે તરત જ મૂર્તિમાં મન લીન થઈ ગયું. તેથી તે ધીરે ધીરે ચાલતા ગોમતીમાં સ્નાન કરવા જતા હતા. હે રાજન, ત્યાગીઓમાં શિરોમણી, અપરિગ્રહી, આત્મનિષ્ઠ એવા સ્વામી ઝૂલતા ગજેન્દ્રની જેમ દેહનું ભાન ભૂલીને ગોમતીના કિનારા ઉપર ફરી રહ્યા હતા. તે સમયે અકિંચન એવા સચ્ચિદાનંદ સ્વામીને જોઈ, શ્રાદ્ધમાં પૃથ્વી પર મૂકેલા પિંડને જોઈ જેમ કાગડાઓ ડોટ મૂકે તેમ ત્યાંના ગુગળી બ્રાહ્મણોએ સ્વામી તરફ ડોટ મૂકી ને સ્વામીને ઘેરી વળ્યા. તેમાં બાળકો, યુવાનો અને વૃદ્ધો ચારે તરફથી સ્વામીના વસ્ત્રને ખેંચવા લાગ્યા. છતાં સ્વામી મૂર્તિમાં મગ્ન હોય લેશ માત્ર પણ હરકતને પામ્યા નહીં. ત્યારે કેટલાક ભિક્ષુઓએ તેને કપટી જાણ્યા, કેટલાકે ઉન્મત્ત જાણ્યા ને કેટલાકે ગાંજો ઘણો થઈ જવાથી વિક્ષિપ્ત મનવાળા જાણ્યા. તેથી સૌ મુનિને મૂકીને ધન મેળવવાની ઈચ્છાથી તે તીર્થમાં રહેલા ભિક્ષુકો સ્નાન કરી રહેલા અયોધ્યાવાસીઓને દૂરથી જોઈ ત્યાં તત્કાળ દોડીને આવ્યા ને ભિક્ષા માંગવા લાગ્યા. હે રાજન, તે સમયે સચ્ચિદાનંદ સ્વામી મૂર્તિમાં અતિશય મગ્ન થવાથી ચાલવા સમર્થ થયા નહીં. ત્યારે ગોમતીના માર્ગમાં જ બેસી રહ્યા ને ત્રણ અવસ્થાથી પર થઈ પરબ્રહ્મના સ્વરૂપમાં સમાધિની સ્થિતિ પામ્યા. કૌશલ દેશવાસી નંદરામાદિક સ્નાન કરીને ગુગળી બ્રાહ્મણોને તથા ભિક્ષુકોને દક્ષિણા આપીને સમાધિની સ્થિતિ પામેલા સચ્ચિદાનંદ સ્વામી પાસે તત્કાળ આવ્યા ને સ્વામીને જોયા તો તે સમાધિમાં ઉતરી ગયા હતા. તેમની સમાધિની સ્થિતિને જાણતા તે અયોધ્યાવાસીઓએ ક્ષણવારનો વિચાર કરી મુનિને મસ્તક, હાથ, પગ આદિથી ઉપાડીને ગોમતીના રાજમાર્ગથી દૂર બીજા સ્થળે લઈ જઈને બેસાડ્યા. ત્યારે ગોપાળજી નંદરામભાઈને કહેવા લાગ્યા કે હે ભાઈ, આપણે તીર્થવાસીઓ હવે શું કરીશું? ત્યારે વળી મંછારામ પણ કહેવા લાગ્યા કે આ સમાધિની સ્થિતિને પામેલા સંતને આપણે કેમ લઈ જઈશું, અથવા અહીં એમને છોડીને આપણે કેમ જઈશું? તેથી આપણે અહીં જ રહીએ એવો મને લાગે છે. તે સાંભળી ગોપાળજી તેમને કહેવા લાગ્યા કે આ સંતની સ્થિતિ હું જાણું છું. આ સંત મહાસમાધિ નિષ્ઠ છે. એમની સમાધિ બહુ જ ગાઢ હોય છે. એ ક્યારેક 3 દિવસ, ક્યારેક 5 દિવસ, ક્યારેક 10 દિવસ સમાધિમાં રહે છે અને ક્યારેક તો 15 દિવસ સુધી સમાધિમાં બેસી રહે છે એવી એ સંતની સ્થિતિને હું જાણું છું. હે રાજન, તે સમયે નંદરામ કહેવા લાગ્યા કે આપણે યાત્રા કરીને 8 કે 9 દિવસે તત્કાળ પાછા ફરીશું. પૃથ્વી પર કોઈ પણ તીર્થોમાં સાધુઓને ચિંતા હોતી નથી. તેથી જ પ્રાચીન મહર્ષિઓએ તીર્થોને સાધુનું ઘર કહેલું છે. હે રાજન, આ પ્રમાણેનું નંદરામનું વચન સાંભળી ગોપાળજી અને મંછારામે કહ્યું કે ભલે, આપણે એ પ્રમાણે કરીશું. એમ કહી તે દિવસે ગોમતીજીના કાંઠે જ રાત્રિવાસો કરી બીજે દિવસે ત્રણેય જણા ત્યાંથી ચાલતા થયા. તેઓએ આરંભડા ગામે ધન આપીને તપ્તમુદ્રાઓ ગ્રહણ કરી તત્કાળ આગળ ચાલ્યા. તે ખાડી ઉતરીને ભગવાનને પ્રિય એવા શંખોદ્ધાર નામે બેટ દ્વારિકા આવ્યા. ત્યાંના તીર્થવાસી બ્રાહ્મણોને ધન આપીને શ્રી દ્વારિકાધીશના દર્શન કર્યા ને ભક્તિભાવની સાથે પોતાની શક્તિ પ્રમાણે તેમની મહાપૂજા પણ કરાવી. ત્યાર પછી તે નંદરામાદિક ત્રણેય ધનની સગવડતાના આધારે સમગ્ર તીર્થવિધિને કરતા કરતા બેટ દ્વારિકામાં 5 દિવસ સુધી રોકાયા. ત્યાર પછી કૌશલ દેશવાસી ત્રણેય વિપ્રો રાત્રિ દિવસ સચ્ચિદાનંદ સ્વામીનું સ્મરણ કરતા કરતા તત્કાળ ગોમતી તીરે આવ્યા. હે રાજન, અયોધ્યાવાસીઓ ગોમતી તીરેથી જે દિવસે શંખોદ્ધાર ગયા તે જ દિવસે અહીં સચ્ચિદાનંદ સ્વામીને સમાધિ ઉતરી. અયોધ્યાવાસીઓ તો સર્વે બેટ દ્વારિકા ગયા છે એવું જાણીને ગોમતી તીર્થમાં સ્નાન કરવા ગયા, પરંતુ ધનના અભાવે ત્યાંના ગુગળી બ્રાહ્મણોએ સ્નાન કરવા દીધું નહીં. ધનનો સ્વીકાર કરતો નથી ને સ્ત્રીનો સ્પર્શ કરતો નથી એવો આ સાધુ સ્વામિનારાયણનો શિષ્ય છે. આટલું જાણ્યા પછી ઈર્ષાવશાત તીર્થમાં રહેનારા કોઈ પણ પુરુષે તેમને ભોજન માટે અન્ન પણ આપ્યું નહીં. શરીરનો અનાદર કરીને વર્તતા તેમજ પાછી વૃત્તિવાળી શ્રીહરિના ધ્યાનપરાયણ રહેતા સચ્ચિદાનંદ સ્વામીએ તે ગોમતી તીરે ભોજન માટે કોઈની પણ પાસે અન્નની માગણી કરી જ નહીં. તેથી ગોમતી તીરે જ તેમને 3 દિવસના ઉપવાસ થયા. છતાં પણ તે તીર્થમાં રહેનારા નિર્દયજનોએ સ્વામીને ગોમતીમાં સ્નાન કરવા પણ આપ્યું નહીં. હે રાજન, ત્યાર પછી ક્રોધ અને આહાર ઉપર જેણે વિજય મેળવ્યો છે એવા સચ્ચિદાનંદ સ્વામી જેવી હરિની ઈચ્છા એમ જાણી ત્યાંથી ચાલી નીકળ્યા. તે આરંભડા ગામે આવ્યા. ત્યાં ભૂખનું દુઃખ સહન ન થવાથી રુદન કરી રહેલા કેટલાક સ્વભાવે ગરીબ, કેટલાક ધનથી ગરીબ, કેટલાકનું ધન ચોરે લૂંટી લીધું હોવાથી નિર્ધન એવા લોકો છાપો લેવા માટે ચારે તરફ આક્રંદ કરી રહ્યા હતા. તે જોઈ સ્વામીએ એ ગામનું નામ આરંભડા સાર્થક જાણ્યું, અર્થાત આ એટલે ચોતરફ સર્વત્ર, રંભડા અર્થાત આક્રંદ રુદન થતું હોય તેને આરંભડા કહેવાય. હે રાજન, સ્વામીએ તે ગામમાં કેટલાક જનોને 2 દિવસના, કેટલાકને 3 દિવસના, કેટલાકને 5 કે 6 દિવસના ઉપવાસી પણ જોયા. ભૂખના દુઃખથી કૃશ પેટવાળા અને અતિશય કરમાયેલા મુખવાળા, રાંક અને રુદન કરતા વૃદ્ધો અને બાળકોને તેમજ ભૂખથી જેના પેટ ચોંટી ગયા છે અને હવે તો શ્વાસ માત્ર બાકી રહ્યા છે એવી પૃથ્વી પર ચેષ્ટારહિત પડેલી ઘણી બધી સ્ત્રીઓને પણ સ્વામીએ દૂરથી નિહાળી. હે રાજન, વનના માર્ગે આવતા ચોર લોકોએ બળાત્કારે ધન લૂંટી લીધું હોવાથી ભૂખથી કૃશ શરીરવાળા થયેલા કેટલાક વિપ્રો અને વૈરાગી સાધુઓને તપ્ત મુદ્રા આપવાનો અધિકાર લઈ બેઠેલા જનોએ ધન પ્રાપ્તિ માટે જ બહુ પીડા અપાયેલા સ્વામીએ જોયા. ઉપવાસના દુઃખથી અસ્પષ્ટ વાણી બોલી શકતા ગામના અન્યજનો દ્વારા ગાળો ભાંડવાના કારણે તિરસ્કાર પામતા ને વારંવાર સોગન ખાતા કે હે ભાઈ, મારી પાસે સાચે જ ધન નથી, જો હોય તો મારો પુત્ર મરી જાય ઇત્યાદિ અનેક પ્રકારના સોગન ખાતા ને છાપો માટે કરગરતા નિર્ધનજનોને તપ્તમુદ્રા આપવાના અધિકારી સિવાયના બીજા મનુષ્યો પણ અતિશય ગાળોથી તિરસ્કાર કરી અપમાન કરતા હતા. તેને પણ સ્વામીએ નિહાળ્યા. ત્યાં જ વળી એક અલગ દ્રશ્ય જોયું કે મરવા પડેલા શરીરવાળા, ભૂખથી પેટમાં બળતા અગ્નિવાળા કોઈ વૈરાગી સાધુને દ્રવ્યરહિત જાણીને અતિશય કોપાયમાન થયેલા છાપો આપવાવાળા અધિકારીઓએ અતિશય ધગધગતી તપ્તમુદ્રાઓથી શરીર પર બહુ જ દાહ ઉપજાવ્યો. આવા ગુગળીઓને પણ સ્વામીએ જોયા. તેથી સ્વામીનું શરીર કાંપવા લાગ્યું, છતાં પણ આરંભડામાં તપ્ત મુદ્રાઓ માટે ફરી રહેલા સચ્ચિદાનંદ સ્વામી મુદ્રાઓ આપનારની સમીપે જઈ કહેવા લાગ્યા કે હે શ્રી કૃષ્ણના ભક્તો, અત્યારે મને તપ્ત મુદ્રા અંકન કરી આપો. હે રાજન, સચ્ચિદાનંદ સ્વામીએ આ પ્રમાણે જ્યારે છાપોની માગણી કરી ત્યારે એક જણ હાસ્ય કરીને કહેવા લાગ્યો કે આ શ્રેષ્ઠ સાધુ છે, તેને તો તપ્ત મુદ્રા આપો. ત્યારે તરત જ બીજો અધિકારી કહે, આ ધોતારો ક્યાંથી આવ્યો છે? વળી ત્રીજાએ કહ્યું કે હે સ્વામીજી, ધન આપીને મુદ્રાઓ ગ્રહણ કરો. ત્યારે સ્વામી કહેવા લાગ્યા કે અમે ધન અને નારીનો સ્પર્શ કરતા નથી. તે સાંભળી તપ્ત મુદ્રા આપનારો કહેવા લાગ્યો કે તારી કંથામાં રૂપિયા છે. ત્યારે સ્વામીએ તેઓને કંથા આપી દીધી, તેથી તેઓ કંથામાં ધન શોધવા લાગ્યા. જ્યારે કંથામાં ધન જોયું નહીં ત્યારે તેને એક બાજુ ફેંકી દીધી. તે સમયે બાજુમાં બેઠેલો ચારણ અધિકારી બોલ્યો કે આ સાધુની કૌપિનમાં ધન રાખેલું હોવું જોઈએ, કારણ કે ઘણું કરીને વૈરાગીઓની કૌપિનમાં કે જટામાં ધન રાખેલું હોય છે. મેં ગઈકાલે જ એક સાધુની સિવેલી કૌપિનમાંથી ધન બહાર કાઢ્યું હતું. હે રાજન, આ પ્રમાણે બોલીને પછી તેઓ જ્યારે સ્વામીની કૌપિન બહાર ખેંચવા લાગ્યા ત્યારે સ્વામી તેઓ પ્રત્યે કહેવા લાગ્યા કે હે ભક્તજનો, હું તો સ્વામિનારાયણનો સાધુ છું, તેથી મારી કૌપિનમાં પણ ધન ન હોય. એ સમયે તેઓ જ્યાં સ્વામિનારાયણ એવું સાંભળ્યું ત્યાં અતિશય ક્રોધ કરી અધિકારીઓ કહેવા લાગ્યા કે હે મુનિ, તારા ગુરુ સ્વામિનારાયણ પાસે તો લાખો રૂપિયા છે, જો તારે છાપો લેવી જ હોય તો તારા ગુરુ પાસે પાછો જા અને બહુ ધન લઈ આવ. જો અમારી ઈચ્છા પ્રમાણેનું ધન નહીં લાવે તો તને સ્વામિનારાયણીઓ હોવાથી તપ્ત મુદ્રાઓ તો નહીં જ આપીએ, માટે તું અહીંથી તત્કાળ દૂર ચાલ્યો જા. હે રાજન, આ પ્રમાણે તેઓએ કહ્યું તેથી યોગીરાટ સચ્ચિદાનંદ સ્વામી તે સમયે ત્યાંથી અતિ વિશાળ લાંઘણચોરે આવીને બેઠા. આજે અથવા કાલે અથવા પરમ દિવસે આ લોકો મને તપ્ત મુદ્રા ચોક્કસ આપશે એવું નક્કી કરીને સ્વામી લાંઘણચોરામાં જ રહેવા લાગ્યા. હે રાજન, તે લાંઘણચોરામાં ઉપવાસના કારણે લાંઘતા રંગજનો અતિ દુઃખી થઈ આક્રોશ કરી રડી રહ્યા હતા. તે જોઈને આ ગામના માણસોની નિર્દયતા ભયંકર હિંસક ક્રૂર પ્રાણીઓ કરતાં પણ અધિક છે એમ સ્વામીએ જાણ્યું. અહીં જે પુરુષ ધન આપે તેને જ તપ્તમુદ્રાઓ મળે છે એવું જોઈ રહેલા સ્વામીને એક અદ્ભુત આશ્ચર્ય દેખાણું. ત્યાં એક ખાખી સાધુ તપ્તમુદ્રા લેવા આવ્યો. તેમણે પોતાના મસ્તક ઉપર અતિશય શોભતી લાંબી અને ભૂખરી એવી જટાનો જૂટ ગૂંથ્યો હતો. લાલ વિશાળ અને વિકરાળ નેત્રોથી ભંગ ચડ્યાનો મદ પણ સ્પષ્ટ દેખાતો હતો. આંજણ જેવા કાળા અને મોટા પર્વત જેવા પ્રૌઢ શરીર ઉપર શ્વેત ભસ્મનું લેપન કર્યું હતું. ઉપડતી પહોળી છાતીવાળા તે ખાખીએ હાથમાં લોખંડનો ચીપિયો ધારણ કર્યો હતો. અતિશય ઊંચા ને ઘોઘરા અવાજે જય શ્રી દ્વારિકાધીશ, દ્વારિકાધીશની જય હો એમ બોલતો હતો. ત્રણ વળવાળી મુંજની મેખલા ધારણ કરી હતી. લિંગ ઉપર કૌપિન ધારણ કર્યું હતું. લોખંડની સાકળ કેડમાં બાંધી હતી. વક્ર દ્રષ્ટિથી આમ તેમ જોતો હોવાથી નાના બાળકો તેનાથી ડરી રહ્યા હતા. ઉતાવળી ચાલે ચાલતો અને લાંબી દાઢીવાળો એ ખાખી તપ્ત મુદ્રા આપતા અધિકારીઓ પાસે આવીને નિર્ભયપણે કહેવા લાગ્યો કે અત્યારે જ મને તપ્ત મુદ્રા આપો. હે રાજન, આ પ્રમાણે નિર્ભયપણે બોલતા તે ખાખીને અહીંથી દૂર ખસી જા એ પ્રમાણે કહીને તપ્ત મુદ્રા આપનારા રાજપુરુષોએ તેનો ખૂબ તિરસ્કાર કર્યો, છતાં એ ખાખી ત્યાંથી ખસ્યો નહીં. તપ્ત મુદ્રા લેનારા લોકોની મધ્યે મુદ્રા આપી રહેલા રાજપુરુષોએ પોતાનો અનાદર કરી રહેલા ખાખીને પકડ્યો. બહુ બળવાન હોવાથી બીજાઓથી પકડી ન શકાય એવા એ ખાખીને બળાત્કારે પકડી મુઠ્ઠીનો માર મારી તત્કાળ ત્યાંથી દૂર ખસેડ્યો. પોતે બળવાન હોવા છતાં સામે ઘણા બધા રાજકીય પુરુષોનો પરાભવ કરવા તે ખાખી સમર્થ થઈ શક્યો નહીં, તેથી તેઓના પ્રત્યે કહેવા લાગ્યો કે હું મહાત્યાગી છું, તેથી ધનનો સંગ્રહ કરતો નથી. હું તમારી પાસે તપ્તમુદ્રા લેવા આવ્યો છું, તો તમે મને કેમ બહાર કાઢો છો? તેથી તે કહેવા લાગ્યા કે ખાખી, ધન દઈને પછી તપ્તમુદ્રા ગ્રહણ કર. ત્યારે ખાખી કહે, મારી પાસે કંઈ પણ દ્રવ્ય નથી, પરંતુ કેડમાં બાંધેલી લાંબી આ લોખંડની સાંકળ છે. હે રાજન, તે સમયે કોઈ ચારણે ધીરેક રહીને તે ખાખીની બાંધેલી જટાને ખેંચી, તેવામાં એક સોનાની મુદ્રા જટામાંથી બહાર પૃથ્વી પર પડી. તે જોઈ ઉન્મત્ત ચારણ આદિ રાજકીય પુરુષો તે ખાખીની ચારે બાજુએથી વળગી પડ્યા ને પૃથ્વી પર નીચે પછાડ્યો. તેમની જટાને ચૂંથી નાખી તે સમયે ફરી બીજી ચાર સોનાની મુદ્રાઓ જટામાંથી નીકળી. તે મુદ્રાઓ રાજકીય પુરુષોએ લઈ લીધી ને તે ખાખીને છોડી મૂક્યો. તે સમયે મૃતપ્રાય થયેલો ખાખી તપ્તમુદ્રા ગ્રહણ કર્યા વિના જ તે તીર્થવાસી રાજકીય અધિકારીઓને વારંવાર ગાળો આપતો આપતો શરીરમાં બહુ જ કળતર થતી હોવાથી ધીરે ધીરે ત્યાંથી પોતાના નિવાસસ્થાને ચાલ્યો ગયો. પહેલાં ક્યારેય પણ નહીં જોયેલું આવું અદ્ભુત આશ્ચર્ય નિહાળી સચ્ચિદાનંદ સ્વામી અહીં શ્રીકૃષ્ણ ભગવાનના આયુધોનું અંકન માત્ર ધનથી જ પ્રાપ્ત થઈ શકે એમ છે એવું માનવા લાગ્યા. તે સમયે ધનલોલોપ કેટલાક ચારણો હસતા હસતા સચ્ચિદાનંદ સ્વામી પ્રત્યે કહેવા લાગ્યા કે હે સાધુ પુરુષ, જોયું, સાધુની પાસે પણ ધન હોય છે તેમાં કોઈ સંશય નથી. આ કોઈ મશ્કરી નથી, સત્ય વાત છે. રાજકીય પુરુષોએ એ ખાખી પાસેથી ધન કાઢ્યું ને તમે નજરે જોયું, તમારી દશા પણ તે ખાખી જેવી થશે. તે સમયે સ્વામી કહેવા લાગ્યા કે મારા મસ્તક પર જટા નથી અને જૂની થયેલી આ કંથાને માર્ગમાં કોઈ ચોર પણ સ્વીકારતા નથી. 12 આંગળની નવીન કૌપિન માત્ર એક મારી પાસે છે, એનો સ્વીકાર કરીને કોઈ મને મુદ્રા આપે તો ભલે અત્યારે જ તે લઈ જાય. હે રાજન, આ પ્રમાણે સ્વામીએ કહ્યું ત્યારે તે ચારણો હસતા હસતા સ્વામીની અવજ્ઞા કરી અન્યત્ર ચાલ્યા ગયા. ઉપવાસી સ્વામી પણ નિર્ભય થઈ ભગવાન શ્રીહરિનું સ્મરણ કરતા કરતા ત્યાંને ત્યાં જ બેસી રહ્યા. પોતાના ભૂખની પીડાને નહીં ગણકારતા પણ બીજાના દુઃખની પીડા જોવા અસમર્થ સ્વામી ત્યાં પણ 3 ઉપવાસ કરી ત્યાંથી બેટ દ્વારિકા ગયા. હે રાજન, આ લોકમાં સંતો અન્યની પીડા જોઈ શકવા ક્યારેય પણ સમર્થ થતા નથી, કારણ કે કરુણાથી ભરેલું તેનું હૃદય પુરાણ ગ્રંથમાં નવનીત સમાન કોમળ કહેલું છે. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના 4th પ્રકરણમાં સચ્ચિદાનંદ સ્વામીએ આરંભડા ગામમાં તપ્તમુદ્રા આપનારાઓનું નિર્દયપણું નિહાળ્યું તેનું નિરૂપણ કર્યું. એ નામે 29મો અધ્યાય પૂર્ણ થયો.